શ્રી પદ્મ પુરાણ ઉત્તરખંડ અધ્યાય 69 શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અને 10મા અધ્યાયનું મહાત્મય શ્રી મહાદેવજી કહે છે, હે પાર્વતી, હવે હું આદરપૂર્વક 9મા અધ્યાયનું મહાત્મયનું વર્ણન કરીશ. તમે એકાગ્રતાથી સાંભળો. નર્મદાના તટ પર માહિષ્મતી નામની એક નગરી છે. ત્યાં માધવ નામના એક બ્રાહ્મણ રહેતા હતા, જે વેદ વેદાંગોના તત્વજ્ઞ અને અતિથી પ્રેમી હતા. તેમણે વિદ્યા દ્વારા ઘણું ધન કમાઈને એક મહાન યજ્ઞનું અનુષ્ઠાન શરૂ કર્યું. તે યજ્ઞમાં બલિ આપવા માટે એક બકરો મંગાવવામાં આવ્યું. જ્યારે તેના શરીરની પૂજા થઈ ગઈ ત્યારે બધાના આશ્ચર્યની વચ્ચે તે બકરાએ હસીને ઊંચા અવાજે કહ્યું, બ્રહ્મન, આવા અનેક યજ્ઞો દ્વારા શું લાભ છે? એમનું ફળ તો નષ્ટ થઈ જવાનું છે. તથા એ યજ્ઞો જન્મ જરા અને મૃત્યુના પણ કારણ છે. આ બધું કરવા છતાં મારી જે વર્તમાન દશા છે એ જોઈ લો. બકરાના આવા અત્યંત કુતૂહલજનક વચન સાંભળીને યજ્ઞ મંડપમાં ઉપસ્થિત બધા લોકો વિસ્મય પામ્યા. ત્યારે તે યજમાન બ્રાહ્મણ હાથ જોડીને અનિમેષ નેત્રોથી જોઈને બકરાને પ્રણામ કરીને શ્રદ્ધા અને આદર સાથે પૂછવા લાગ્યો. બ્રાહ્મણ બોલ્યો, તમે કઈ જાતિના હતા? તમારો સ્વભાવ અને આચરણ કેવું હતું? તથા તમારા કયા કર્મથી તમને બકરાની યોનિ પ્રાપ્ત થઈ, આ બધું મને કહો. બકરો બોલ્યો, હે બ્રહ્મન, હું પૂર્વ જન્મમાં અત્યંત નિર્મળ કુળમાં ઉત્પન્ન થયો હતો. સમસ્ત યજ્ઞનું અનુષ્ઠાન કરવાવાળો અને વેદ વિદ્યામાં પ્રવીણ હતો. એક દિવસ મારી પત્નીએ ભગવતી દુર્ગાની ભક્તિથી વિનમ્ર થઈને પોતાના બાળકના રોગની શાંતિ માટે બલિ આપવા માટે મારી પાસે એક બકરો માંગ્યો. ત્યાર પછી જ્યારે ચંડિકાના મંદિરમાં તે બકરાને મારવા તત્પર થયો, તે સમયે તેની માએ મને શ્રાપ આપ્યો. અરે બ્રાહ્મણોમાં નીચ પાપી, તું મારા બચ્ચાનો વધ કરવા ચાહે છે, તેથી તું પણ બકરાની યોનિમાં જન્મ લઈશ. હે દ્વિજ શ્રેષ્ઠ, ત્યારે કાલવશ મૃત્યુને પ્રાપ્ત થઈને હું બકરો થયો. જો કે હું પશુ યોનિમાં પડ્યો છું, છતાં મને મારા પૂર્વ જન્મનું સ્મરણ છે. હે બ્રહ્મન, તમને જો સાંભળવાની ઈચ્છા હોય તો હું બીજી પણ એક આશ્ચર્યજનક વાત કહું છું. કુરુક્ષેત્ર નામનું એક નગર છે, જે મોક્ષપ્રદ છે. ત્યાં ચંદ્ર શર્મા નામના એક સૂર્યવંશી રાજા રાજ્ય કરતા હતા. એક સમયે જ્યારે સૂર્યગ્રહણ હતું ત્યારે રાજાએ બહુ જ શ્રદ્ધાપૂર્વક કાલપુરુષનું દાન આપવાની તૈયારી કરી. તેમણે વેદ વેદાંગના પારગામી એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યો અને પુરોહિતની સાથે તેઓ તીર્થના પાવન જળમાં સ્નાન કરવા ગયા. તીર્થમાં જઈને રાજાએ સ્નાન કરીને બે વસ્ત્ર ધારણ કર્યા. પછી પવિત્ર અને પ્રસન્નચિત થઈને તેમણે શ્વેત ચંદન લગાડ્યું અને બાજુમાં ઉભા રહેલા પુરોહિતનો હાથ પકડીને પોતાને ઘેર પાછા આવ્યા બાદ રાજાએ યથોચિત વિધિ પ્રમાણે ભક્તિ સહિત બ્રાહ્મણને કાલપુરુષનું દાન આપ્યું. ત્યારે કાલપુરુષનું હૃદય ચીરીને તેમાંથી એક પાપાત્મા ચાંડાળ પ્રગટ થયો. પછી થોડી વાર પછી નિંદા પણ ચાંડાળીનું રૂપ ધારણ કરીને કાલપુરુષના શરીરમાંથી નીકળી અને બ્રાહ્મણની પાસે આવી ગઈ. આ પ્રમાણે ચાંડાળોની તે જોડી લાલ આંખો કરીને નીકળી અને બ્રાહ્મણના શરીરમાં જબરજસ્તી પ્રવેશ કરવા લાગી. બ્રાહ્મણ મનમાં ગીતાના 9મા અધ્યાયનો જપ કરતા હતા અને રાજા ચૂપચાપ આ બધું કૌતુક જોવા લાગ્યા. બ્રાહ્મણના અંતઃકરણમાં ભગવાન ગોવિંદ શયન કરતા હતા. તેઓ તેમનું ધ્યાન કરવા લાગ્યા. બ્રાહ્મણે જ્યારે ગીતાના 9મા અધ્યાયનો પાઠ કરતા રહીને પોતાના આશ્રયભૂત ભગવાનનું ધ્યાન કર્યું, તે સમયે ગીતાના અક્ષરોથી પ્રગટ થયેલા વિષ્ણુ દૂતો દ્વારા પીડિત થઈને તે બંને ચંડાળો ભાગી ગયા. તેમનો પ્રયાસ સફળ ન થયો. આ પ્રકારે આ ઘટનાને પ્રત્યક્ષ જોઈને રાજાની આંખો આશ્ચર્યથી ચકિત થઈ ગઈ. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રવર, આ મહાભયંકર આપત્તિને તમે કઈ રીતે પાર કરી? તમે કયા મંત્રનો જપ તથા કયા દેવતાનું સ્મરણ કરી રહ્યા હતા? તે પુરુષ તથા તે સ્ત્રી કોણ હતી? તે બંને કઈ રીતે આવ્યા? પછી તે શાંત કઈ રીતે થઈ ગયા? આ બધું મને કહો. બ્રાહ્મણે કહ્યું, હે રાજન, ચાંડાળનો રૂપ ધારણ કરીને ભયંકર પાપ જ પ્રગટ થયું હતું, તથા તે સ્ત્રી નિંદાની સાક્ષાત મૂર્તિ હતી. હું એ બંનેને આ રીતે જાણું છું. તે સમયે હું ગીતાના નવમા અધ્યાયનો પાઠ કરતો હતો. તેનું જ મહાત્મય છે કે બધું સંકટ દૂર થઈ ગયું. હે મહિપતે, હું દરરોજ ગીતાના નવમા અધ્યાયના જપ કરું છું. તેના પ્રભાવથી દાન લેવાના કારણે ઊભી થયેલી આપત્તિઓનો પાર થઈ શક્યો છું. આ સાંભળીને રાજાએ તે બ્રાહ્મણ પાસે જ ગીતાના નવમા અધ્યાયનો અભ્યાસ કર્યો. પછી તે બંને પરમ શાંતિ એટલે મોક્ષને પ્રાપ્ત થઈ ગયા. આ કથા સાંભળીને બ્રાહ્મણે બકરાને બંધનથી મુક્ત કરી દીધો અને ગીતાના અભ્યાસથી પરમ ગતિને પ્રાપ્ત કરી. ભગવાન શિવ કહે છે, હે સુંદરી, હવે તમે દસમા અધ્યાયના મહાત્મ્યની પરમ પાવન કથા સાંભળો, જે સ્વર્ગરૂપી કિલ્લામાં જવા માટે સુંદર સોપાન અને પ્રભાવની ચરમ સીમા છે. કાશીપુરીમાં ધીર બુદ્ધિ નામથી એક વિખ્યાત બ્રાહ્મણ હતો, જે મારામાં ભક્તિ રાખતો હતો. તે પાવન કીર્તિ મેળવવા માટે તત્પર રહેનારો, શાંત ચિત્ત અને હિંસા કઠોરતાથી દૂર રહેનારો હતો. જીતેન્દ્રિય હોવાના કારણે તે નિવૃત્તિ માર્ગમાં જ સ્થિત રહેતો હતો. તેણે વેદરૂપી સમુદ્રને પાર કરી લીધો હતો. તે બધા શાસ્ત્રોના તાત્પર્યનો જ્ઞાતા હતો. તેનું ચિત્ત સદા મારા એટલે કે શ્રી શ્રીજીના ધ્યાનમાં તત્પર રહેતું હતું. તે મનને અંતર આત્મામાં લગાવીને સદા આત્મ તત્વનો સાક્ષાત્કાર કર્યા કરતો હતો. તેથી જ્યારે તે ચાલવા લાગતો ત્યારે હું પ્રેમવશ તેની પાછળ દોડીને તેને હાથનો સહારો આપ્યા કરતો હતો. આ જોઈને મારા પાર્ષદ ભૃંગીરીટીએ પૂછ્યું, હે ભગવાન, આ પ્રમાણે તમારા દર્શન કોણે કર્યા હશે? આ મહાત્માએ ક્યુ તપ હોમ કે જપ કર્યા છે કે તમે પોતે પગલે પગલે તેને હાથનો સહારો આપીને ચાલો છો? ભૃગુરીટીનો આ પ્રશ્ન સાંભળીને મેં આ પ્રમાણે ઉત્તર આપવાનો આરંભ કર્યો. એક સમયની વાત છે, કૈલાસ પર્વતની બાજુના ભાગમાં પુન્નાંગ વનની અંદર ચંદ્રમાની અમૃતમય કિરણોથી ધોવાયેલી ભૂમિમાં એક વેદીનો આશ્રય લઈને હું બેઠો હતો. મારા બેઠા પછી થોડી જ વારમાં ત્યાં એક ભારે આંધી આવી. ત્યાંના વૃક્ષોની ડાળીઓ ઉપર નીચે થઈને એકબીજા સાથે ટકરાવા લાગી. કેટલી એ ડાળીઓ તૂટીને આમ તેમ વિખેરાઈ ગઈ. પર્વતની દ્રઢ છાયા પણ હાલવા લાગી. ત્યાર પછી ત્યાં ભયંકર અવાજ થયો, જેથી પર્વતની કંદરાઓમાં પડઘા પડ્યા. ત્યારબાદ આકાશમાંથી કોઈ વિશાળ પક્ષી ઉતર્યું, જે કાળા મેઘ જેવું હતું. તે કાજળનો સમૂહ, અંધકારનો સમૂહ અથવા વાંખો વિનાના કાળા પર્વત જેવું હતું. પગથી પૃથ્વીનો સહારો લઈને તે પક્ષીએ મને પ્રણામ કર્યા અને એક સુંદર નવું કમળ મારા ચરણમાં મૂકીને સ્પષ્ટ વાણીમાં સ્તુતિ કરવાનો આરંભ કર્યો. પક્ષી બોલ્યું, હે દેવ, તમારો જય હો. તમે ચિદાનંદમયી સુધાના સાગર તથા જગતના પાલક છો. સદા સદભાવનાથી યુક્ત અને અનાશક્તિની લહેરોથી પ્રસન્ન છો. તમારા વૈભવનો અંત નથી. તમારો જય હો. અદ્વૈત વાસનાથી પરિપૂર્ણ બુદ્ધિ દ્વારા તમે ત્રિવિધ દોષોથી રહિત છો. તમે જીતેન્દ્રિય ભક્તોને આધીન રહો છો તથા ધ્યાનમાં તમારા સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. તમે અવિદ્યામય, ઉપાધિથી રહિત, નિત્ય મુક્ત, નિરાકાર, નિરામય, અસીમ, અહંકાર, શૂન્ય, આવરણ રહિત અને નિર્ગુણ છો. તમારા ચરણકમળ ભક્તોની રક્ષા કરવામાં પ્રવીણ છે. પોતાના ભયંકર લાટરૂપી મહાસર્પની વિષ જ્વાળાથી તમે કામદેવને ભસ્મ કર્યો છે. તમારો જય હો. તમે પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી દૂર હોવા છતાં પણ પ્રામાણ્ય સ્વરૂપ છો. તમને વારંવાર નમસ્કાર છે. હે ચૈતન્યના સ્વામી તથા ત્રિભુવન રૂપધારી, તમને પ્રણામ છે. હું શ્રેષ્ઠ યોગીઓ દ્વારા ચુંબિત તમારા તે ચરણ કમળોની વંદના કરું છું, જે અપાર ભવ પાપના સમુદ્રથી પાર ઉતારવામાં અદ્ભુત શક્તિશાળી છે. હે મહાદેવ, સાક્ષાત બૃહસ્પતિ પણ તમારી સ્તુતિ કરવાની ધૃષ્ટતા કરી શકતા નથી. સહસ્ત્ર મુખોવાળા નાગરાજ શેષમાં પણ એટલી ચતુરી નથી કે તેઓ તમારા ગુણોનું વર્ણન કરી શકે. પછી મારા જેવા અલ્પ બુદ્ધિવાળા પક્ષીની તો શી વિશાખ. તે પક્ષી દ્વારા કરેલા આ સ્તોત્રને સાંભળીને મેં તેને પૂછ્યું, વિહંગમ વિહંગમ, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? તમારી આકૃતિ તો હંસ જેવી છે, પરંતુ રંગ કાગડાનો છે. તમે જે પ્રયોજન થઈ આવ્યા હો તે જણાવો. પક્ષી બોલ્યું, હે દેવેશ, હે દેવેશ, મને બ્રહ્માજીનો હંસ સમજો. હે દુર્જટે, જે કર્મથી મારા શરીરમાં કાલીમાં આવી ગઈ છે તે સાંભળો. હે પ્રભુ, જોકે તમે સર્વજ્ઞ છો તેથી કોઈ પણ વાત તમારાથી અજાણી નથી, તેમ છતાં તમે પૂછો છો તો કહું છું. સૌરાષ્ટ્ર એટલે સુરત નગરની પાસે એક સુંદર સરોવર છે જેમાં કમળ લહેરાતા રહેતા હતા. તેમાંથી બાલચંદ્રમાના ટુકડા જેવા શ્વેત મૃણાલોનો ગ્રાસ લઈને હું બહુ તીવ્ર ગતિથી આકાશમાં ઉડી રહ્યો હતો. ઉડતા ઉડતા એકદમ ત્યાંથી પૃથ્વી પર પડી ગયો. જ્યારે હોશમાં આવ્યો ત્યારે પોતાના પડવાનું કોઈ કારણ ન જોઈ શક્યો, ત્યારે મનમાં વિચારવા લાગ્યો, અહો આ મારા પર શું આવી પડ્યું, આજે મારું પતન કેમ થઈ ગયું, પાકેલા કપૂર જેવા મારા શ્વેત શરીરમાં આ કાલીમાં કેમ આવી ગઈ. આ પ્રમાણે વિસ્મિત થઈને હું હજી વિચાર જ કરી રહ્યો હતો કે એ તળાવના કમળોમાંથી મને આવી વાણી સંભળાવા લાગી, કે મને આવી વાણી સંભળાવા લાગી. હંસ, ઉઠો, હું તમારા પડી જવાનું અને કાળા થઈ જવાનું કારણ કહું છું. ત્યારે હું ત્યાંથી ઉઠીને સરોવરની મધ્યમાં ગયો અને ત્યાં પાંચ કમળોથી યુક્ત એક સુંદર કમલીનીને જોયું. તેને પ્રણામ કરીને મેં પ્રદક્ષિણા કરી અને પોતાના પતનનું બધું કારણ પૂછ્યું. કમલીની બોલી, કલહંસ, તમે આકાશ માર્ગથી મને ઓળંગીને ગયા છો, તે પાતકના પરિણામે તમે પૃથ્વી પર પડી ગયા તથા તે જ કારણે તમારા શરીરમાં કાલીમાં દેખાય છે. તમને પડેલા જોઈને મારા હૃદયમાં દયા આવી અને જ્યારે હું આ મધ્યમ કમળ દ્વારા બોલવા લાગી છું તે સમયે મારા મુખેથી નીકળેલી સુગંધને સૂંઘીને 60,000 ભ્રમરો સ્વર્ગલોકને પ્રાપ્ત થઈ ગયા છે. પક્ષીરાજ, જે કારણ મારામાં આટલો વૈભવ આવો પ્રભાવ આવ્યો છે તે કહું છું. સાંભળો, આ જન્મથી પહેલા ત્રીજા જન્મમાં હું આ પૃથ્વી પર એક બ્રાહ્મણની કન્યાના રૂપે જન્મી હતી. તે સમયે મારું નામ સરોજ વદના હતું. હું ગરુજનોની સેવા કરતી રહીને એકમાત્ર પાતિવ્રત્યના પાલનમાં તત્પર રહેતી હતી. એક દિવસની વાત છે, હું એક મેનાને ભણાવી રહી હતી. તેના કારણે પતિ સેવામાં થોડો વિલંબ થઈ ગયો, તેથી પતિ દેવતા ગુસ્સે થઈ ગયા અને તેમણે શ્રાપ આપ્યો. પાપીની, તું મેના થઈ જા. મૃત્યુ પછી જોકે હું મેના જ થઈ, છતાં પાતિવ્રત્યના પ્રસાદથી મુનિઓના ઘરમાં જ મને આશ્રય મળ્યો. કોઈ મુનિ કન્યાએ મારું પાલન પોષણ કર્યું. હું જેમના ઘરમાં હતી તે બ્રાહ્મણ દરરોજ સવારે વિભૂતિ યોગ નામના ગીતાના 10મા અધ્યાયનો પાઠ કરતા હતા અને હું તે પાપહારી અધ્યાયને સાંભળ્યા કરતી હતી. હે વિહંગમ, કાળ આવતા હું મેનાનું શરીર છોડીને 10મ અધ્યાયના મહાત્મ્યથી સ્વર્ગલોકમાં અપ્સરા થઈ. મારું નામ પદ્માવતી થયું અને હું પદ્માની પ્યારી સખી બની ગઈ. એક દિવસ હું વિમાન દ્વારા આકાશમાં વિચરી રહી હતી. તે સમયે સુંદર કમળોથી સુશોભિત આ રમણીય સરોવર પર મારી દ્રષ્ટિ પડી અને તેમાં ઉતરીને મેં જેવી જળ ક્રીડા શરૂ કરી તે જ સમયે દુર્વાસા મુનિ ત્યાં આવી ચડ્યા. તેમણે વસ્ત્રહીન અવસ્થામાં મને જોઈ લીધી. તેમના ભયથી મેં સ્વયં જ આ કમલીનું રૂપ ધારણ કરી લીધું. મારા બંને પગ બે કમળ થયા, બંને હાથ પણ બે કમળ થઈ ગયા અને બાકીના અંગો સાથે મારું મુખ પણ એક કમળ થઈ ગયું. આ પ્રમાણે હું પાંચ કમળોથી યુક્ત થઈ. મુનિવર દુર્વાસાએ મને જોઈ તેમના નેત્ર ક્રોધાગ્નિથી બળી રહ્યા હતા. તેઓ બોલ્યા, પાપીની, તું આ રૂપમાં 100 વર્ષ સુધી પડી રહે. આ શ્રાપ આપીને તેઓ ક્ષણભરમાં અંતર્ધાન થઈ ગયા. કમલીની થવા છતાં પણ વિભૂતિ યોગના મહાત્મ્યથી મારી વાણી લુપ્ત થઈ ન હતી. મને ઓળંગવા માત્રના અપરાધથી તમે પૃથ્વી પર પડ્યા છો. પક્ષીરાજ, અહીં ઉભા ઉભા જ તમારી સામે જ મારા શ્રાપની નિવૃત્તિ થઈ રહી છે, કેમ કે આજે 100 વર્ષ પૂરા થઈ ગયા છે. મારા દ્વારા ગવાતા તે ઉત્તમ અધ્યાયને તમે પણ સાંભળી લો, તેના શ્રવણ માત્રથી તમે પણ આજે જ મુક્ત થઈ જશો. આમ કહીને પદ્મિનીએ સ્પષ્ટ અને સુંદર વાણીમાં દસમા અધ્યાયનો પાઠ કર્યો અને તે મુક્ત થઈ ગઈ. તે સાંભળ્યા બાદ તેના આપેલા આ ઉત્તમ કમળને લાવીને મેં તમને અર્પણ કર્યું છે. આટલી કથા સાંભળીને તે પક્ષીએ પોતાનું શરીર છોડી દીધું. આ એક અદ્ભુત ઘટના થઈ. તે જ પક્ષી હવે દસમા અધ્યાયના પ્રભાવથી બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો છે. જન્મથી જ અભ્યાસ હોવાના કારણે શૈશવા અવસ્થાથી જ એના મુખેથી સદા દસમા અધ્યાયનું ઉચ્ચારણ થયા કરે છે. દસમા અધ્યાયના અર્થ ચિંતનનું એ પરિણામ થયું કે એ સર્વ પ્રાણીઓમાં સ્થિત શંખ ચક્રધારી ભગવાન વિષ્ણુના સદા દર્શન કરતો રહે છે. એની સ્નેહપૂર્ણ દ્રષ્ટિ જ્યારે ફરી કોઈ દેહધારીના શરીર પર પડી જાય છે તો તે ભલે શરાબી અને બ્રહ્મ હત્યારો જ કેમ ન હોય મુક્ત થઈ જાય છે. તથા પૂર્વ જન્મમાં અભ્યાસ કરેલ દસમા અધ્યાયના મહાત્મ્યથી એને દુર્લભ તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. દુર્લભ તત્વજ્ઞાન પ્રાપ્ત છે તથા તેણે જીવન મુક્તિ પણ પ્રાપ્ત કરી લીધી છે. તેથી જ્યારે રસ્તે ચાલવા માંડે છે તો હું એને હાથનો સહારો આપ્યા કરું છું. હે ભૃગુ રીટે, આ બધો દસમા અધ્યાયનો જ મહિમા છે. હે પાર્વતી, આ પ્રમાણે મેં ભૃગુ રીટીની સામે જે પાપનાશક કથા કહી હતી તે જ અહીં તમને પણ કહી છે. નર હોય કે નારી અથવા કોઈ પણ કેમ ન હોય, આ દસમા અધ્યાયના શ્રવણ માત્રથી તેને બધા આશ્રમોના પાલનનું ફળ મળે છે. અધ્યાય 69મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.